गुण की हानि और गुण की वृद्धि, वे गुण की हानि तो अस्तित्व वस्तित्व आदि जो है अनेक गुण, उसमें मुक्ति जो है आचार्य कहते हैं वहाँ गुण की हानि गुण की वृद्धि कहते हैं। भाई गुण है कोई एक पदार्थ है, उस पदार्थ की जो है देखो एक जो है गन्ने में भी मिठास है, शक्कर में भी मिठास है, मिठास क्या है गुण, शक्कर में मिठास है और गन्ने में मिठास है और आटे में भी मिठास है, ऊर्जा परमाणु है। तो इस प्रकार कर्म परमाणु जैसे वैखरी की शरीर में परमाणु, जैसे कार्बन शरीर में जितना परमाणु है उतना शरीर शरीर में नहीं, जितना शरीर शरीर में कर्म परमाणु है उतना जो है आहार शरीर में नहीं, आहार शरीर में होता औदार वैखरी शरीर में नहीं, तो वैसे जितना औदार शरीर में नहीं, इसी प्रकार जो है तो परमाणु परमाणु में भी अंतर है, किसी में ज्यादा किसी में कम, उस प्रकार गुण है तो गुण में हानि और गुण में वृद्धि। आचार्य का गुण हानि क्या है कि गुण की हानि कैसे होगी, तो गुण में जब कर्म का आवरण अधिक पड़ता है तब गुण की हानि होती है। अब गुण में जब कर्म का आवरण जितना हटते गया उतना वहाँ गुण की वृद्धि होगी, गुण की वृद्धि जहाँ हो रही वहाँ गुण की वृद्धि होते होते जिस दिन कर्म आवरण जिस दिन हटा उस दिन जो है तो वहाँ गुण का प्रकट हो। और अनंत भाग हानि बोला है, क्या बोला है अनंत भाग हानि, क्यों अनंत भाग हानि है कि अनंत जो है कर्म परमाणु आत्मा की ये नाम प्रत्या सर्वात्म प्रदेशा अनंतांत प्रदेशा, सर्वात्म प्रदेशा अनंतांत प्रदेशा, एक एक आत्मा के प्रदेश के ऊपर है, एक एक आत्मा के प्रदेश के ऊपर असंख्यात अनंत परमाणु कर्म परमाणु घेरा हुआ है आत्मा। जैसे ये जो हानि वृद्धि का नियम है ना, अनंत बार असंख्यात बार संख्यात, इसी तरह से उसकी वृद्धि असंख्यात बार असंख्यात वाली वृद्धि होती है, एकदम अनंत परमाणु भी कर्म है तो परमाणु भी जो उसके ऊपर चिपक जाएगा, चिपकता क्यों है आपके अंदर कसा, तो कसाय जहाँ भाव है तो वहाँ कर्म चिपकता है, अनंत भगवान को कसाय नहीं है, कर्म तो वहाँ भी आ रहा है, असंख्यात कर्म परमाणु एक साथ आता है, अनंत परमाणु भी एक साथ आता है, लेकिन तो हानि भी होती है, अरे क्या आपका निर्मल परिणाम है असंख्यात परमाणु एकदम नष्ट हो जाएगी, अनंत परमाणु एकदम नष्ट हो जाएंगे, लेकिन अनंत का भी अनंत है भाई, ये तो आपने भी बताया कि व्यक्तिगत हुआ व्यक्ति कुदरत का भी हानि वृद्धि इस तरह नियम हुआ तो कुदरत मैंने छेद्रव्य है, अब कुदरत मैंने क्या कहते हैं आप छेद्रव्य को लोग कहते हैं विश्व कहते हैं, धर्म की मेला ही विश्व है, जी कुदरत धर्म अधर्म आकाश था के धर्मे का मेला ही विश्व है, विश्व धर्म विश्व धर्म यूनिवर्सल रिलीजन, देखिए विश्व धर्म किसे कहते क्यों कहते हैं कि भाई तो धर्म माने स्वभाव, हरेक द्रव्य का स्वभाव धर्म ही अलग अलग है, आकाश द्रव्य का स्वभाव धर्म अलग है, काल द्रव्य का स्वभाव धर्म अलग है, जीव द्रव्य का स्वभाव धर्म अलग है, उसी प्रकार वहां भी असंख्यात गुणी हानि वृद्धि हरेक माना, क्योंकि वहां तो उदाहरण से आप कैसे माने गए, यहाँ तो मोटी दृष्टि से आप जीव द्रव्य है, आप जीव द्रव्य होने से यहाँ कर्म की अपेक्षा से आपको हानि वृद्धि यहाँ प्रत्यक्ष में दिखा सकता, लेकिन वहां जो कुदरत द्रव्य है अचेतन द्रव्य है, पांच अचेतन द्रव्य भी अनंत गुणी हानि वृद्धि होगी, वो सूक्ष्म रूप में, वो सूक्ष्म रूप में होने वाले हानि वृद्धि तो केवल गम्य है, लेकिन आपको तो शास्त्र में इतना ही व्याख्या करते हैं द्रव्य जो है परस्पर उपकार भी करता है और हरेक द्रव्य का जो हानि वृद्धि भी होती है और हरेक द्रव्य में जो है द्रव्य का पर्याय भी उत्पाद गए, द्रव्य का उत्पाद गए तो हरेक द्रव्य में भी होता है, लेकिन मोटी दृष्टि में आपको यहाँ उत्पाद गए जो है आपको बता सकते हैं, लेकिन सूक्ष्म दृष्टि से केवल भगवान ने भी उत्पाद गए थे, केवल भगवान ने उत्पाद गए हैं, लेकिन वहां जाए कोई पर्याय के दायरे का नहीं, ये ज्ञान गुण है, वो ज्ञान गुण के जो है अभी जो है भूत काल के समस्त पदार्थ वर्तमान का पदार्थ अभी झलक रहा है, और वो पदार्थ जगत में खत्म हो गया और नया नवीन पदार्थ जगत में लगा उसी की अपेक्षा से वहां तो उत्पाद यही माना है ले तो वहां उत्पाद यही माना जैसे एक दर्पण है एक दर्पण के सामने आप जो है हाँ अब एक जो है दस आदमी आए अब दस आदमी आप निकल गए अब दूसरे दस आदमी आए निकल गए वो तो व्यय हो गए और नया दस आदमी देखने में आया दर्पण में वो उत्पाद हुआ है लेकिन द्रव्य जैसा वैसा ही दर्पण जैसा ही वैसा ही है दर्पण ने जो जगत रहा है जो नवीन पदार्थ आया वो नवीन पदार्थ देख लिया वो नवीन पदार्थ देखने बाद वो पदार्थ को देखना छोड़ दिया मैंने वो पदार्थ तो निकल गया नष्ट हो गया કેવળ જ્ઞાન થાય ને મોક્ષ મળે તો કેવું એમ એવું છે કારણ કે આપણા ધર્મ માં તેમ કીધું છે ને સંસાર બે પ્રકાર નો છે સંસાર બે પ્રકાર નો કેટલા પ્રકાર નો છે ત્યાગી એ સંસાર છે અને ગ્રહસ્થી એ સંસાર છે બંને પ્રકાર ના સંસાર છે ત્યાગ વાળા ને મારવાનો ત્યાગ છે ત્યાગ છે ત્યાગ છે કેવું જ્ઞાન વર્તે અને ગ્રહસ્થી ને ગ્રહણ છે આ લઉં છું દઉં છું એવું હોય પણ જો આત્મા જાણ્યો તો મોક્ષ થઈ જશે કેવું આત્મા જાણવો તો આત્મા જાણવાનો ક્યાં હોય એ જ્ઞાની પુરુષ પાસે કેવું આ શાસ્ત્ર ના જ્ઞાનીઓ પણ આત્મા ના હોય જો આત્મા પ્રાપ્ત થયો ને તો સંકેત એમને થયેલું હોય ને સંકિત થવું જોઈએ સંકિત દ્રષ્ટિ અને કઈ દ્રષ્ટિ થઈ છે સંકિત દ્રષ્ટિ હા તો ગાળ બળસ તને શું લાગે છે કશું ના આડે તો પછી બહુ પદવેતા શું કરું છું એ શુદ્ધાત્મા જોવાનું બરોબર છે આ સંસારમાં કશું અડતું નથી એનું નામ સંકિત સંસારમાં રહીએ છતાં સંસાર અડે નહીં એનું નામ સંકિત એ તો જ્ઞાની પુરુષની કૃપાથી પ્રાપ્ત થાય જ્ઞાની પુરુષમાં ભગવાન પ્રગટ થઈ ગયેલા હોય સમજ પડે ને અને સત્સંગ ની વાતો જો સાંભળવી હોય તો બેન ને બોલાવજો એ તમારે તમને સમજણ પાડશે હકીકતમાં સાધુ આચાર્ય કરતા વધારે સમજણ પાડશે સાધુ આચાર્ય છે ને એના કરતા વધારે સમજ પાડશે નહીં તો આને મુક્તિ જોઈતી આવું એમને બેન ના જોવું જોયું તો તમારી પાસે આવજો તમારે શું જોયે છે દેવગતિ માં જવું છે તારે મનુષ્ય જીવન બધો કાઢી નાખીશ તમારો બધો જેનો મોહ નીકળી ગયો એનો મોહ થઈ ગયો શું કહ્યું હું તમારો મોહ કલાકમાં કાઢી આપીશ તારો મોહ નીકળી ગયો ને બધો બધો નીકળી ગયો કોના તમારી કશે મોહ નહીં છોકરા છોકરી અને વહુ ના બધો કોઈ મોહ રહ્યો આ બધાને મોહ નથી બધા ઉડી ગયેલો તમારો બહુ જતરિયો છે વૈષ્ણવ છે તો જતરિયો જૈન છે તો જતરિયો જ્ઞાની પુરુષ થાય શું કરે જ્ઞાની પુરુષ તો એક જ હોય એવું દુનિયામાં કોક દર્શન થાય દર્શન કરવા ના મળે ક્યારે છે બેન મુંબઈ માં કઈ અનંતી વાર સંયમ લીધા ત્યાગ કર્યા ઘણું કર્યું સતત સંકેત આવ્યું જો આવ્યું હોત તો ભટકવાનું ના રહે શું કહ્યું ચિંતા ના થાય સંસારમાં રહેતો કશું અડે નહી દરેક અવતાર નું નામ જે ધર્યું ને એ હું વસુબેન છું હું વસુબેન છું હું વસુબેન છું તમે ને અને આ બાબા ની માં થયું આમની વાઈફ થયું અને કાકો કાકી થયું અને મામી થયું કેટલો લફરો છે તમારે શું તમારે શું તમારે લફરા રાખ્યો છે તમારે માજી લફરા છે એક નહી શું વાત કરો છો આ માજી ને લફરા ચાર છોકરા ને ચારો તમારે બધા લફરા ના હોય તો અગ્નિ ઊંચી કરો છે તમારે શું લખવા નથી, શું વાત કરો? સંસારમાં રહ્યા છતાં લફરો ના હોય, નામ છતાં અનામી હોય, કેવું હોય? નામ હોય છતાં મિથ્યાત્વ શું ચીજ છે બેન, જાણો છો તમે વસુ બેન? જેને મિથ્યાત્વ કહેવાય, રાગદ્વેષથી જે ભરેલા છે, રાગદ્વેષથી જે ભરેલા છે એને, ના રાગદ્વેષ ને ભરેલા નહી, જેને જે પોતે નથી એવું આરોપણ કરે છે હું વસુ બેન છું, તે મિથ્યાત્વ છે. એ બી એક જાતનો રાગ છે નામ કર્મનો. હા, તો મિથ્યાત્વ કહેવાય ને, એ પણ એક જાતનો નામ કર્મનો રાગ મિથ્યાત્વ છે ને. સચ્ચિદાનંદ સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ. પછી એમાંથી પછી રાગ દેશું. જય ઘણ દુઃખદાયી છે. કોણ દુઃખદાયી છે ને? કોણ દુઃખદાયી છે? અનસમજણ. હા, તે અમે તમારી અણસમજણ કાઢી નાખીએ અને તમને સમજણ દેખાડી દઈએ એટલે તમારો સંસાર દુઃખદાયી થઈ પડે નહીં, અને દુઃખદાયી થઈ પડે નહીં એટલે તમને આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાન ના થાય. શું થયું તમે મત ભરી ને? પછી ધર્મ ધ્યાન રહ્યા કરે અને અમારી આજ્ઞામાં રહે, આ બધા આજ્ઞામાં રહે છે. 5000 માણસો આજ્ઞામાં રહે છે, બધા મોક્ષ લીધેલો છે, એક અવતારમાં મોક્ષ થશે. જય સચ્ચિદાનંદ. દ્રષ્ટિ અમે તોડી નાખીએ અને સંકેત દ્રષ્ટિ આપી દઈએ, સમજ પડી ને? આ તમારી દ્રષ્ટિ અમે તોડી આલીએ. એવું છે, આ કાળમાં કેવ જ્ઞાન થતું નથી પણ અમે કેવ જ્ઞાન આપીએ છીએ તમને, તેથી આ બધા કેવ જ્ઞાન આપેલું છે. પણ પસ્તું નથી, પછી શું થાય? આ કાળ ને લીધે પસ્તું નથી, કેવળ દર્શન રહેશે. શું રહેશે? સમજ પડી ને? એટલે આવજો ને રાતે. જય જે પૂછવું પૂછાય, તમારે જોઈ તો મગાય, દેવગતિ જોઈ તો સીધી લખેલું, મોક્ષ જેવું હોય તો મોક્ષ નું દાન આપવા આવ્યો છું. શું છે? મોક્ષ દાતા પુરુષ દુર્લભ, તે પણ સુલભ થઈ પડ્યા છે તારે. કૃપાલદેવ લખ્યું છે ને, મોક્ષ દાતા પુરુષ તો દુર્લભ હોય. આ કરી શું કે છે કે ભાઈ આત્માની ચિંતા કરો, આ બધી સંસારની ચિંતા છોડી દો, નહી તમારું આ તો, આ તમે આના લેવાય નહીં, માલિકે નથી કશું, આમ તો માની બેઠો શું અર્થ? આપણે પારકે કે માનીએ અમારું મેલ છે, અમારું મેલ છે તો આપણું થઈ જાય કેમ ના થઈ જાય? આપણું નથી તાર તો આગળ તમારા વાલકેશ્વર તમારું થશે, તાર છોકરા તમારા થશે, તો લાકડો તૈયાર રાખશે. લોક નો દોષ નથી એને, મૂર્છા છે. શું છે? મૂર્છા. શું છે? હા, આ ત્યાગી હોય એને ત્યાગ બધો હોય, પણ મૂર્છા હોય પછી શું હોય? ચેલીઓ કેટલી થાય, ચેલા કેટલા, અને અમને ત્યાગ ના હોય બધો, એ વીટી વીટી બધું હોય, મૂર્છા નો અમે ના હોય. આ દેહ જ મૂર્છો નહીં ને, આ દેહ માલિક નહીં, મેં વર્ષથી આ દેહ ના માલિક નથી અમે. શું છે? આ દેહ ના માલિક અમે 20 વર્ષથી નથી. તમે તો માલિક થઈ બેઠો છો, થઈ બેઠો ને, મને આમ થઈ ગયું, આમ થઈ ગયું નથી કરતો, અને થોડી નહીં દેવો પડે દેહ પરભાર્યો તમારો? કઈ નઈ. શું કે છે? પરભાર્યો કઈ નઈ. પરભાર્યો મારું ક્યાં બધી બોલાય? બાકી વસ્તુ આપડે કઈ બધી દબાઈ રાખીએ, મારું મારું કરીને લોક તો બોલે, પણ આપડે જોડ્યા પછી દબાઈ દેવાય તો ને? ત્યાં દેહ પરભાર્યો, આ મન પરભાર્યું, આ વાણી પરભારી, આ બોલે છે તે દાદા ભગવાન નહીં, આ બોલે છે તો ઓરિજિનલ ટેપ રેકોર્ડ છે. શું છે? તમારે તો ટેપ રેકોર્ડ રાખો છો કે ટેપ રેકોર્ડ જડ કેવાય ને, આ ઓરિજિનલ કેવાય, અહીં છે તો બીજી ટેપ રેકોર્ડ ઉતરે. સમજાય બેન? સમજાય. અને દાદા ભગવાન કંદમૂળ કેમ ના ખવાય? શું કે છે બેન? બેન પૂછે કે કંદમૂળ કેમ ના ખવાય? કંદમૂળ ખાવાથી જડતા આવે, જડતા એમાં સૂક્ષ્મ જીવો બહુ છે, જીવ નો જ ભંડાર છે, તેથી જડતા આવે. શું થાય? બુદ્ધિ જાય, કસાય ઉત્પન્ન થાય, અને જડતા આવે. આપણે જાગૃતિ ની જરૂર છે. જો કંદમૂળ વસણ ખાવ તો સારું, પણ તે જાગૃતિ ત્યારે ભગવાન ની આજ્ઞામાં અવાય ત્યાર પછી જાગૃતિ કોમ નહી છે. કંદમૂળ કયું ભાવે છે તમને, શું ભાવે છે? બધા જ ભાવે છે. હારો ભાવે છે? ભાવ તો હવે તાર પછી બઉ આગુ બાજુ ના કરશે ને, સમજાય છે ને? કારણ કેમ નઈ, બીજું કશું આ કારણ ખાવાનું લોકો મને, મેં લોકો પૂછ્યું હતું કે ભાઈ કયું ત્યાગ ત્યાગ કર્યો તક ના મહારાજ સાહેબ બહુ મંડ્યા છે બટાકા છોડી, પણ મને બીજું બધું ભાવતું ને એટલે દાદા શું કરું, એ બટાકા ખાવું શું કે છે, બીજું ના ભાવતો એટલે શું કરે બિચારા. બટાકા ખાય તો પાપ લાગે, પાપ પાપ કોઈ જીવ ને દુઃખ દેશો તો પાપ લાગશે. ધણી ને દુઃખ દેશો, ધણી ને દુઃખ દેશો, છોકરા ને દુઃખ દેશો, પાડોશી ને દુઃખ દેશો તો પાપ લાગશે. બટાકા ખાવાનું કઈ પાપ કોઈ જ ગયે નથી, સમજ પડે ને? તમારે નુકસાન થશે, મગજ ની સ્થૂળતા આવશે. શું થાય? સમજણ જાડી બુદ્ધિ થઈ જશે, સમજાશે નહીં, સમજ પડે ને? ભગવાન બધી સાચી વાત કહી છે. તમારાથી પડાય તો પાવ, ના પડાય તો કશું વાંધો નથી. એ બધું ના પડાય તો વાંધો નથી ભગવાને કહ્યું, જો પડાય તો સારી વાત છે. અને ધણી ને પચવો નહીં, છોકરા ને પચવો નહીં, સાસુ ને પચવો નહીં, પાડોશી ને પચવો નહીં, કોઈ ને કોઈ જીવ ને દુઃખ ના થાય એટલું હાથેશો તો સમકીત થશે. કોઈ જીવ ને દુઃખ ના થાય એટલું હાથેશો. તમારે કોઈને દુઃખ થાય છે? કોઈને નહીં થતું. તમને કોઈ થી થાય છે? નમો હરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો વાયરિયાણમ, નમો વચ્ચાયાણમ, નમો લોયે સંવસાહુણમ, નમો હરિહંતાણમ, નમો સિદ્ધાણમ. ઉપર મોટો ફૂલ નો પેલો એ મૂકેલો બહાર આવેલો એટલે ફેંટો ખસી ગયો, નવો ફેંટો ખસી ગયો તે અહી સુધી આવ્યો. માડીએ છે માટે રોડવાનું વિચાર આવ્યો, માડીએ છે પાછું રોડવાનું ખરું ને? રમેશભાઈ કે અમે તો નહીં હારે ના રહેવાના એમ કે હું રડીશ પણ તું ના રડીશ. કે તું રડીશ નહીં કે હું રડીશ પણ તેનો હતો નહીં તું ના રડીશ કે મારે જીવવું છે કે પણ મારું કહેવાય જીવવાની આવું કઈ બોલ્યો એને હાલ લાગશે. તું રડીશ નહીં હું રડીશ કે તેને બહુ સારું લાગે છે એવું બોલશે. મારું કામ થઈ જાય, મારું જીવન થઈ ગયું. હું નડીશ પણ તું ના રડીશ. ભાઈ બહુ ખુશ થઈ જશે આ કેવા ધણી સારા બધા. એટલે શું કરવાનું? આપડે જીવતું કે ખરી રીત તો આ છે, પાછું આમ નહી આમ આમ કડી બડી ધરે રે એવું દાળ ભાત કડી ધ્યાન આમ થઈ ગયો. ચોળી કોણ આપે? રમેશભાઈ કે ચોળી કોણ આપે? કોણ જોડે પાંચ વાગ્યા પછી નિયમ પ્રમાણે ના ખાય. તમે કુપડા થઈ ને એમ કહો છો કે બધું છોકરા વાળા બધા એમને ખબર નથી કે આ જાય છે કાયમ માટે નથી અપાતું કાયમ માટે. એવું આખું વિજ્ઞાન છે પણ અખરું વિજ્ઞાન તો આપણી એમ નથી. વિજ્ઞાની ના હૃદયમાં તો આપણે ના તારું લાગે પડી ગયું. હા શાસ્ત્ર માં જ્ઞાન થાય, શાસ્ત્ર વાંચ્યું હોય તો સાકર કરી છે જ્ઞાન થાય. પછી શાસ્ત્ર માં નહીં લખ્યું હોય કે ગરી એટલે શું, શાસ્ત્ર માં લખ્યું નથી. ગરી એટલે શું એ શાસ્ત્ર માં લખ્યું નથી. ત્યાં કે ગોટું જ્ઞાન એનાથી બહુ ઉત્તમ છે. હે આ તે મીઠું તો ભાઈ બહુ મીઠું. એટલે હેડ પછી દોડ્યું બધું લાવ કાગળ ક્યાં છે કાગળ ધ્યાન ને કાગળ આ ક્રમ માર્ગ હવે અહી હોય તો હજી પાછા ફરીએ તો આપડે જોડે ઠીક છે. પણ લોકો તો અહીંયા આવેલા, લોકો કઈ સુધી આવ્યા? અહી સુધી આવ્યા. પાછા ફરે શું થાય? અહીંથી આવો, અહીંથી વામ રહીને હવે અહીંથી આટલે બધું પાછું ભરાતું નથી. એ ચડચડ કરવા માંગે હું, એટલે પાછું ઉતરી જાય નહીં. જંગલી થઈ જાય ના ના થાય, મારું સેવ કોઈ ને ખાય નહીં. હવે અહીંથી ચાલે ચાલે ચડી જાય બચારો. અને તે પાછું આમ ચડીને જવાનું, પછી એને ચડવાનું કઈ બધું એમ ચડીને જવાનું, આમ ચડવાનું. ત્યાર પછી અમે આ બ્રિજ બાંધી દીધો. આટલો આટલો જ અમારો બ્રિજ બાંધવાનો હતો. આ તો બધો હતો રોડ, આટલો અમે બ્રિજ. અહીંયા આગળ મોટા મોટી વૈતરણી નદી છે. શું છે? વૈતરણી નદી. હા, તે આટલો બ્રિજ બાંધી આપ્યો. હા, મોક્ષ માર્ગ ખુલ્લો કર્યો. સચ્ચિદાનંદ છે ને, ફાયદો થાય. ગોતા એ ભગવાન નથી, એવું બોલે ફાયદો થાય. ભગવાન જે છે એટલે ક્યાં ફાયદો? ભગવાન નથી બોલે તો બધા ફાયદો થાય. ભગવાન જે છે આમ જાણીએ છીએ પહેલેથી. ભગવાન જે છે જેવા જ છે. હા, પછી ક્યાં મકાન મારું નામ કઈ બધું સારું ભણેલો હતો અંગ્રેજી ક્યાં સાંભળવા દો તક હા તેને ચાલ પડી કાપ બહુ લાગે છે અહીં મને વાગ્યું જ કે છે આત્મા નિરાલમ છે કેવો છે દાદા જોયું કઈ ઊંઘ્યા હોય કે ના ઊંઘ્યા હોય જો તમે દોઢ વાગે ઉઠાડ્યા તમે પછી આથી ગયા હે પત્વા ગયા પાછા મારા નુસવા ગયા પછી આઈ ચા આઈ પીધી ફરી પાછા સવા કે પાછા એમાં પૂંજામાં ગયા પરણ ગયા હું ગયા તેમ ગયા દાદા તે નથી અત્યારે એ સુધી ચાલે છે ખાવાય ઉઠવા દેતા નતા લોકો તેનો અમે વાંધો નથી અમે લોકો કઈ ખાવા દા ઉઠવા દઈશું દાદાને શું કહ્યું અમે શું કહીએ છીએ કેવા ઉઠવા ના દેશું જો ઉઠવા દેશો તમારું દેશે શું કહ્યું ઉઠવા દેજો નહીં હા ફરી ફરી ફરી આવા દર્શન આ વિજ્ઞાન કોઈ કાળ સાંભળવા નહીં મળે શું કહ્યું આ વિજ્ઞાન કોઈ આવો મોટો સરળ માર્ગ દુનિયામાં બન્યો નથી બનશે નહીં દિસ ઇઝ ધ લિફ્ટ માર્ગ શું કહે લિફ્ટ માર્ગ લિફ્ટમાં બેસીને ચાલે જાઓ પેદલ પેદલ સે જાના કે બિચારે લિફ્ટમાં જાને કા હા પેદલ સે જાઓ લિફ્ટમાં તો કઈ તૂટ જાવે તો ક્યાં કરે ફિર આપકા ભાવના તો હૈ કે ઉપર જાને કી કહે રહે હૈ આપ ઓર મેને જો જવાબ દિયા હૈ ઇસ સંસાર મે ચલને કી ભ્રમણ સે કહા હૈ ઓર ઉપર જાને કે લિયે તો લિફ્ટ કી જરૂરત હી નહીં રહેતી હો તો અપને ઓટોમેટિક ઢંગ સે અપને આપ જાતા લિફ્ટ તો બિજલી કી કરંટ સે ચલતી હૈ ઓર જો ઓટોમેટિક ઢંગ સે જો ચાલતી હૈ વો તો અંતરંગ આસ ચડી ચડી ચડી ચડી સાહેબ રમેશજી બધા બહુ પગથિયા ચડી ને પછી વાંચતા હતા મને કે દાદા હું મોક્ષો છું પણ મારે ચડાતું નથી આ શું કરું સાહેબ મેં કહું આવો આપડી લિફ્ટ કાઢી છે તેમાં આવી જાઓ અહીં આવી ગયા પછી આદનાથ ભગવાન કે ટાઈમ પર એક ક્રિયા કી બાત માં કેસા હૈ તો જૈન હૈ ઇસકા એગ્રીમેન્ટ એસા હૈ એસી ક્રિયા કા એગ્રીમેન્ટ હૈ ઓર વૈષ્ણવ હૈ ઇસકા એગ્રીમેન્ટ એસા હૈ ઉસકા એગ્રીમેન્ટ એસા હૈ હર એક આદમી કા જુદા જુદા એગ્રીમેન્ટ હૈ તો જૈન લોક બોલતા ક્યા બોલતા હૈ કે તુમ સબ ક્રિયાકાંડ નહીં કરતે અરે બાબા હમારો એગ્રીમેન્ટ તો વૈષ્ણવ એગ્રીમેન્ટ હમારે કેસી ક્રિયા જૈન કો ક્રિયા હોતી ઓર બ્રાહ્મણ કો ક્રિયા હોતી કિધર હોતી સબ્ધિકારી ક્રિયા હૈ જે શિવ માર્ગ હૈ એને ક્રિયા હોતી હમારે તો ક્રિયા નહીં ઓર સબકા એગ્રીમેન્ટ જુદા હૈ મોક્ષ એક હૈ ઓર પુદ્ગલ કા એગ્રીમેન્ટ સબકા જુદા હૈ સમજે ને તો ઇસકા ખોટા તો નહીં હૈ ઇસકા ભી જૈન કા વો મહારાજ જી દિગંબર અવસ્થા માં રહેતા હૈ વો જૈન પૂતગલ હૈ ક્યા હૈ પૂતગલ જૈન નહીં વો ભગવાન ભગવાન ક્યા બોલ્યા કે જૈન પૂતગલ થી મોક્ષ નહીં હૈ ક્યા બોલ્યા જૈન પૂતગલ સે મોક્ષ નહીં હૈ મગર આત્મસ્વરૂપ થી મોક્ષ હૈ શું કહેતે હૈ આત્મસ્વરૂપ લાખ હોતા તો નાગા પરસો તો કોઈ બાપ હોય મોક્ષ આપે એવો નથી નાગા તો ગયા અવતાર માં નથી ભર્યા એ કોણ આ મનુષ્ય એકલા જ અવતાર માં નથી ભરતા બાકી બધા અવતાર માં નાગા ભરેલા છે દેવના અવતાર માં બીજા બધા અવતાર માં શરીર તો નાગો કયા અવતાર માં નાગો નથી બધા અવતાર માં આ મનુષ્ય એકલો જ છે એક બાકી અને તેમાં નાગા થવા માટે વાતો નથી એક સંયમ છે શું સંયમ છે અને તે આ બધા લોકો પાછા નાગા થયા ત્યારે તો અંગ્રેજો એ શીખવાડ્યું કે બાથરૂમ કરો બાથરૂમ બનાવો એટલે બધા નાગા થાય પણ થોડી વાર પેલા 24 કલાક રહેલા 5 મિનિટ 10 મિનિટ પણ નાગા નહીં થતા બધા દિગંબરી થઈ ગયા છે ને હા બધા થઈ ગયા તમે જો આગ્રહ કરતા હોય કે ક્રિયાકાંડ છે મુક્ત છે તો બી વાત ગલત છે और क्रियाकांड नहीं हो क्रियाकांड नहीं जरूर है वो भी गलत बात है क्रियाकांड पुद्गल की बात है और दूसरी सब आत्मा की बात है आत्मा निरालंब है क्यों थे? आत्मा निरालंब बिल्कुल निरालंब कोई ट्रस्ट वस्तु कोई ट्रस्ट था ही नहीं यही से तबारा में वो आत्मा से ना अल्लाह में वो आत्मा कोई ट्रस्ट ना था तो કેવો છે? આ દેહ ને વિધે તો એ આત્મા ના વિધે. બોલો પછી આત્મા તેને પ્રાપ્ત થઈ ગયો ભો ખરો કશો કશો ભો નહી બીજી આત્માનુભવી ને તો જેટલો અનુભવ થયો 25% અનુભવ થયો તો બીજો 75% નું શું થયું? 25% અનુભવ હોય તેને 75% શું કેવાય? અવલંબન છે. શું કહ્યું? અવલંબન છે. 75% અનુભવ થાય એટલો નિરાલંબ થયો. અમે જે જોયું છે નિરાલંબ આત્મા જોયું છે, દેખાય છે અમને બધા નિરાલંબ આત્મા, પણ તમને શું સમજાય? સમજાવું? એ તો નિરંતર મારી જોડે દર્શન રહ્યા કરે ને તો કામ થાય. આમ કામ થાય નહી જોડે નઈ. આત્મા થોડું જેમ જેમ અનુભવ થતો જાય ને તેમ તેમ કામ થતું જાય. બધા તમને આત્માનું જ્ઞાન આપી છે, બધાનો આત્મા અનુભવ છે. આત્મા અનુભવ વધ્યા પછી, પછી 40 ડિગ્રી થયા પછી એમાં બુદ્ધિ નામે ના હોય. શું કહ્યું? બુદ્ધિ નામે બુદ્ધિ બિલકુલ નહીં. બુદ્ધિ 25% થી જતી રહે. 25% કારણ કે એને કામ લાગે છે ને પછી એને મૂર્તિ દખલ કર્યા કરે. શું થાય? દખલ કર્યા કરે. પૂરતા એને પ્રગતિમાં દખલ કર્યા કરે. બહુ તમને બુદ્ધિ કોઈ દખલ કરે બધાનો? તમને શું દખલ કરે? કાયમ ના કરે. જાગૃતિ છે એટલે ઓછી કરે, પણ કોક વાર કરી બી જાય. શું કે છે? કોક વાર કરી બી જાય કે છે. જાગૃતિ છે એટલું ઓછી થાય. નામે તો એમને તો સત્સંગ રાખ્યો છે, એમને વાલ દે આપ્યો છે ને, એ વલ્લી શું કિંમત ગણાય? અમૂલ્ય. હે? કોઈ કિંમત ના ગણાય, મૂલ્ય ના થાય. આપણું જ્ઞાન છે આ જગત ના જ્ઞાન જોડે તોલ કરી દો. તોલ કર્યો? તમે તોલ કર્યો? કેવું લાગ્યું? બહુ ભારે છે. બહુ વજનદાર છે બધા કરતા. શું કહ્યું? એ બીજા બધા જ્ઞાન કરતા જ્ઞાન વજનદાર. હવે એ જ્ઞાન, એ જ્ઞાની અને એ મહાત્માઓ જે હોલમાં રોજ દે, એ હોલ ની ભાવના કેવી છે? કામ થઈ ગયું કે બાવડી કરતા હૈ? બાવડી કરતા હૈ. શું કરતા હૈ? શું બોલે તમારામાં? બાવડી બોલતા હૈ. બાવડી કુવા મોક્ષ્રિયા ને કેટલા દોરતું નથી. હા, પૂજલ ક્રિયા અને મોક્ષ ને કયું લાગતો નથી. એવું નિરાવી વસ્તુ છે. શું છે? નિરાવી વસ્તુ. હા, જો જ્ઞાની આત્મા આપેલો હોય તો જ્ઞાની ને કયા પ્રમાણે ગમે તેમ કરો ને. સગડે ને ગરબા ગાવ, ફરો, હરો, ઠેઠ પેપર વાંચજો, પણ ફાઇલ નંબર 80 છે મારી, વાંચજો. શું કહ્યું? ફાઇલ નંબર 80. હા, પેપર ફાઇલ ને ફાઇલ નો નિકાલ કરવાનો વાતો નથી. ફાઇલ નો નિકાલ કરો. હા, બધું ફાઇલ છે સિવાય બીજી બધી. આત્મા સિવાય બાકી બધું. આત્મા સિવાય બધી ફાઇલો. પેલા એને પૂતગળ કે બધા. આત્મા સિવાય બધું પૂતગળ છે. મારા સારું સમજે છે. હા. ચંદ્રકાંત જોઈને પોતે જ્ઞેય જાણે ત્યારે પોતે આ જ્ઞાયક થયો. શું કહ્યું? જ્ઞાયક થયો. ત્યાં સુધી કોઈ જ્ઞાતા નહી અને આત્મા નહી. તે જીતેન્દ્રિય કહેવાય. કેવું? જીતેન્દ્રિય. અમે જ્ઞાન આપીએ છીએ તીકડે જીતેન્દ્રિય પદ ને પ્રાપ્ત થાય છે, અને જ્ઞાન આપ્યા પછી બીજા કલાકે જીતમોહજીન થઈ જાય. જીતમોહજીન બીજા કલાકમાં. પછી બે અવતાર એ ચાલે, ત્રણ અવતાર એ ચાલે. જીતે જીત જીતમોહજીન પૂરું થતા બધી તો અને સ્ત્રીઓ કે શું કેતા હતા એ મારા સ્ત્રી પર્યાય નો મોહ છૂટ્યો નથી. મોક્ષ થાય નહી ખોટું નથી. અને એ તો સારું છે આટલું બોલ્યા. બીજા શાસ્ત્ર ચીનો મોક્ષ જ નથી કે આવું લખનારા છે. શું છે? તમારા મોક્ષ નહીં ત્યાં સ્ત્રી સુખા બન્યા. એમને કઈ સારું લાગતું તો સ્ત્રી સ્ત્રી તમને અલગ થઈ ગયો ને. અને કાયદો હરખો હોવો જોઈએ. કેવો હોવો જોઈએ? હરખો હોવો જોઈએ. હા, સ્ત્રી પુરુષ ગમે તેને હરખો હોય. આજે પેલા અમે તો દોઢ કલાક વહેલો જઈને બેઠો હતો ને. તમે કહ્યું તમે જાઓ એટલે આપણી દુકાનમાં બધો સામાન છે. અને આપણી દુકાનમાં જે સામાન છે એની પાસે નથી પડી, એ અમને ખબર નથી. એટલે વેપાર કરતો આવડતો રહેશે ને. પણ આપણને વેપાર કરતો આવડે છે ને. તમે વેપાર કરતો કીએ નહીં કરી ગયા? અડિયા અડિયા હતા એવું તમે ખબર ને અમને. આપણે વેપાર ખબર નથી. મને પેલા આપણા પેલા મોટા મહારાજ કે છે ફૂબોવાર જ નથી ગાંચવા માટે. પાપી છે બોલે છે. બાકી વકીલ ને પૂછે કે આ બોલે છે મારો આત્મા પાપી છે નો અર્થ છો? તાર વકીલાત કરે તમારો આત્મા પાપી છે તો તમે કયા છો? પૂછે કે ના પૂછે? આવું લોક બોળા છે બિચારા બેભાન પણ. મારો આત્મા પાપી છે. તું બોલે કે હું પાપી છું, આત્મા મારો ચોખ્ખો છે. આમ બોલ. આજે આજે મારા એ જ વસ્તુ અને એના ગુણો બે દ્રવ્ય માં આવે. જો વસ્તુ વસ્તુનો સ્વભાવ, વસ્તુ એટલે વસ્તુ સ્વભાવ અને ગુણો બે દ્રવ્ય માં આવે અને બીજી બધી પર્યાય માં આવે. તો પર્યાય આત્માના પર્યાય છે શુદ્ધ આત્માના. એ પર્યાય ને જરા બગાડ થયો છે. શું થયું? પર્યાય બગાડ થયો. મૂળ વસ્તુ ને કશું થયું નથી. વસ્તુ સ્વભાવ ને કશું થયું નથી. એના ગુણ ને કશું થયું. પર્યાય બગડ્યા છે. ભવિ ને અભવિ ની વાત કાઢી આપણે. ભવિ ને અભવિ ગુરુ ની પાસે હોય. કોની પાસે? જ્ઞાની ગુરુ ની પાસે. શું માંગવું? માર્મ શું છે? કે છે શું મર્મ છે? આ મર્મ ને જાણે નહી. પેલા લખેલું માપે અનુભવ ની પંડિત થોડી છે. આ પુસ્તક ની પંડિત. પુસ્તક ની પંડિત અનુભવ ની પંડિત નહીં કે છે. પંડિત નહી, પુસ્તક માં જેવું લખ્યું એવું આપ્યું. એની અહેલ આપે એની વાત. એટલે વસ્તુ જુદી છે. એમને આપણે પ્રશ્ન પૂછીએ કે તમે અભવ્ય કહો છો, એ અભવ્ય નામ છે કે ક્રિયાપદ છે? તારે શું કે છે? વિશેષણ જ છે. વિશેષણ જ છે. અભવ્ય તો વિશેષણ. વિશેષણ જ છે. નામ ક્રિયાપદ નહીં. ના, એ વિશેષણ છે. હવે ભવ્ય શું છે? વિશેષણ છે કે એવી વિશેષણ પછી દૂર ભવ્ય એ વિશેષણ દૂર દૂર ભવ્ય એ વિશેષણ આસન ભવ્ય એ બધા વિશેષણ બધા જ વિશેષણ છે બધા વિશેષણ જ છે. હા, આત્મા એવી વસ્તુ છે કે એને કોઈ વિશેષણ એની પર કાયમ ના માટે ના રહે. કોઈ વિશેષણ કાયમ ના રહે, બધા વિશેષણ બદલાય કરે. કોઈ વધુ કાય બદલાય, કોઈ ઓછે કાય બદલાય, પણ વિશેષણ એટલે શું? વિશેષ ભાવમાં આવી ગયો તે ભાવ ભલો ગાયા કરે. કેવું વિશેષણ કે? અને પછી કાલે શાદી થઈ ગઈ, શાંતિ ચંદ્ર આયા. શાંતિ હવે કુમાર બોલતા હતા ને કઈ શાદી હો ગઈ કે શાદી હો ગઈ? અને અત્યારના જગત તો છોકરા છોકરો હોય તે કે છે મારા દાદા શાંતિ કુમાર. મારા શેનો કુમાર કુમાર બોલ્યા કરે? ચક્કર નથી બોલતા એવું તું બોલે? કુમાર હાલ તો કાયમ રહી ગયું નામ, પૈણા પછી બી કુમાર. તેને બીબી નહીં કુમારી કુમારી કર્યા કરે. લતા કુમારી ગઈ થઈ હોય દોશી માં થાય લતા કુમારી આવ્યા કે વિશેષણ વધુ ટાઈમ રહે નહી. એટલે આખું જૈન જગત માની બેઠું છે. હું જયારે વાત કરું છું ને બીજા માં આવી રહ્યા આવું ને આવું બધું તો ફોન મળે. એટલે આપડે વાત કરવાની બંધ કરી દીધી. શું કરીએ? મને દેખાવે મારે પાછા દેખાવે નાખે ના નાખે શું કરે? એ લોકો દેખાવે નાખે બધું કે. હા, એવું છે ને, આપણે વાદળા જતા હોય તો આપણે આડું બારી ચાલીએ તો કશો વાંધો ના આવે. અને એના હમ જોયું ચિત્તિયારી કરે. અરે હું અમારે ધારાવાનું શું કહ્યું? આમ જોયું ને મારી વાત ના જો અહીં જોવા નહીં. અહીંયા કરે અમે તો બંદર એ કે છે. શું કે? અમે બંદર છે જાણતા નથી. તમારા દેશ માં નહીં કહેતા એવું? હિન્દ માં તમારા દેશ માં એસા હોતા બંદર ચિત્યાર કહેતા નહીં. અને ભગવાન ની કૃપા હોય શું છે તે બનારસ કાશી વિશ્વનાથ માં જ્યાં આવું બધું કર્યું છે. કોઈ દેખાવ રાખે નથી, બધા દર્શન કર્યા. ભગવાન ની કૃપા હતી આપડે તો હાડવા મળો એ સંયમ આ બધા પાડે. આપડે આપડે લિફ્ટ માંથી ના બેસીએ નિરાંતે. આપડે સંયમ કેવો હોય? દાદા ની આજ્ઞા માં રહેવું એ અભવ્ય મોક્ષે ના જાય તો હેતુ પણ એ શું કરે પછી? એટલે માનવું જ પડે ને આવું બધું. શંકા બહુ પડે છે. આવું જ્ઞાની પુરુષ ના શંકા પડ્યા રહેતી છે. મુખ્ય ના જાય આવું આખું શાસ્ત્ર તદ્દન સાચું છે. આ એટલું જ વાક્ય આખું શાસન બગાડે છે. આ એટલું વાક્ય એવું છે આખા શાસ્ત્ર નો વિરોધી. એમાં બી એવું છે, અભવ્ય મોક્ષે ના જાય પણ ભવ્ય થાય એટલે મોક્ષ જાય. અભવ્ય ના સ્ટેજ માં તો ના જાય એનું કહેવાનો હેતુ એ પણ લોકો અભવ્ય એટલે કાયમ અભવ્ય રહેતા એવું માની બેઠે, એ ખોટું. લોકો કહે કાયમ માની બેઠા છે કે અભવ્ય છે. શું કહ્યું કે અભવ્ય ની પાછળ માથાકુટ ના કરશો કે છે. શું કે છે? માથાકુટ ના કરશો. અભવ્ય કોણ? આ આપડે તો પેલા કાઢ બોલાવો ને તો બેહાઈ રાખો ને. અને પાછું બધી રીતે વિરોધાભાસ થાય છે. જો અભવ્ય મોક્ષ ના જાય ને, ના ના, ઇવોલ્યુશન માં આવે અભવ્ય માં થાય. આખું શાસ્ત્ર વિરોધાભાસ ઇચ્છરે છે. શું થાય? સમજાય ને? કારણ કે ભગવાન એ શું કહ્યું છે? આત્મા ઉર્ધ્વગામી સ્વભાવ નો. કેવો છે? ઉર્ધ્વગામી સ્વભાવ નો છે. કારણ કે સાહેબ પૂતગલ નો, કારણ કે પૂતગલ અધોગામી છે. કારણ કે પૂતગલ નો બોજો